6/1978 દાદા દર્શને. લક્ષ્મી કેવી છે? એક પેઢી એ ચકતી ને એની હાજરીમાં ને હાજરીમાં આવે ને હાજરીમાં હાજરીમાં જતી રહે. કેવી આ લક્ષ્મી છે? ભેગી કરે, તમને ભેગા કરે, તમને ખર્ચ કરાવડાવે, આરે માર્ગે જાય. નહી તો બધું આ તો દૂર દોડી માં જતું રહેવાનું, બધું ગટર માં જતું રહેવાનું. આપણી લક્ષ્મી જે ભોગવે છે ને તે આપણે કહીએ કે તમે અમારી લક્ષ્મી ભોગવી, કે છે તમારી છે નહીં, અમે અમારી ભોગવીએ છીએ, એવું બોલે. એ તો ગટરમાં જ ગયું બધું. શેમાં ગયું? ગટરમાં. 6/6/1978 દાદા દર્શને. નિક્ષેપ એટલે ખરેખર હકીકત, હકીકત સ્વરૂપ શું છે? જો આપણે કઈ લક્ષ્મીચંદ છે તો કોકના એમ જ જાણે કે પૈસા વાળા જશે ને, શું તો આપણે કઈ ના, દ્રવ્ય નિક્ષેપ એ નથી. દ્રવ્ય નિક્ષેપ હોય તારે પૈસા વાળા હોય તો જ લક્ષ્મીચંદ કહેવાય. નામ નિક્ષેપ થી છે, ખાલી નામ જ છે. કે શું કે છે? નામ સંજ્ઞા, નામ નિક્ષેપ જ, ખાલી નામ જ છે લક્ષ્મીજન, પણ તે ગુણ નથી કે છે. અને તે ગુણો હોય ત્યારે દ્રવ્ય નિક્ષેપ કહેવાય. તે ગુણો હોય ત્યારે દ્રવ્ય નિક્ષેપ કહેવાય. તમે જોયું ને, તે ગુણો હોય ત્યારે. અને ભાવનું શું? એટલે બધા એનો આ રીત સમજાવવા માટે માણસને કોઈ કહ્યું હોય ને એટલે આપણે અચવાટી પડે કે આ તો લક્ષ્મીજન છે, ત્યાં કે ચાલો તમારી પાસે રૂપિયા લઈ આવીએ. કે છે તો આ તો દીનદયાળનું નામ પડ્યું હોય તો કોઈક જાણે કહો દીનદયાળ ઝાડો ત્યાં ત્યાં ઉતરી શકે છે. હું ગજો કાપી લેતો હોય સરસ હશે ને. એટલે આ નિક્ષેપ સમજાયું કે ભાઈ નામ નિક્ષેપથી આ રામ રામ લોક ભજે તેમ નામ નિક્ષેપથી ભજ્યા કહેવાય, પણ સ્થાપના નિક્ષેપ નહીં ને. હવે સ્થાપના નિક્ષેપ હોય, રામની મૂર્તિ હોય અને પછી નામ બજેટ બે બે બે બે ગુણાકાર થયા કહેવાય. નામ અને સ્થાપના બંને, સ્થાપનાનો લાભ મળ્યો અને નામનો લાભ મળ્યો. પછી દ્રવ્ય નિક્ષેપે રામ જ ખરેખર હોય મય ગુણોથી તો એ છે તે ત્રણ લાભ થયા. પણ ભાવ નિક્ષેપે હોય કે ના હોય, અંદર ગુણો રામ ના હોય ગયા અવતારે ભરેલા, અને અત્યારના ભાવ સાથે રાવણ ના હોય. ગુણો બધા રામ ના હોય, બધા એ પુરાણ કરેલો માલે. અને અત્યારે અત્યારે ભાવ સાથે બધા રાવણ ના હોય. દાદા ગુણો રામ ના ગુણો હોય ને ભાવ રાવણ ના હોય શકે? ગુણ રાવણ ના, રામ ના અને ભાવ રાવણ ના. મને કોઈ કોઈ દાડો કોઈ દાડો લાંચ લેવું એ ગુનો લગાડતો હોય, કોઈ દાડો લીધી ના હોય અડતો ના હોય, અને આખી જિંદગી લેવાના ના હોય, પણ પાછા મનમાં છે તો ભાવ વિચાર થાય કે આ બધા લે છે અને પૈસા વાળા થઈ ગયા હું રહી ગયો. કે છે શું તમે જોયું ને, ભાવથી દ્રવ્યથી કરીને છે તે પ્રમાણિક માણસ કહેવાય. દ્રવ્યથી અને ભાવથી અપ્રમાણિક છે. કે તીર્થન કરો ને, એક એક વાત જો સમજે ને, બહુ બહુ જૂની વાત કરે છે તો બધા લોક ઠોકા ઠોક કરે છે. શું થાય છે ના? ચાર નિક્ષેપે નિક્ષેપ ચાર આખું જગતનું વર્ણન કરવું હોય તો ચાર નિક્ષેપે વર્ણન કરી શકાય. આગળ જગતના છે તે ધ્યાન જોવા હોય તો ચાર ધ્યાનમાં આવી જાય. ધર્મ રૌદ્ર ધ્યાન, અર્થ ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન, એમાં આખા જગતના થી માત્ર આવી જાય. ચાર નિક્ષેપ માં બધે જીવ માત્ર આવી જાય, સમજે ને? પછી ત્યાં ચાર પુણ્યાનુપુણ્ય, પુણ્ય પાપનો બાંધા છે, એમાં ચાર પુણ્યાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પુણ્ય, પુણ્યાનુબંધી પાપ અને પાપાનુબંધી પાપ, આ ચારમાં બધું આખું ઝીણું આવી જાય. આ બધું આવું બાંધેલું ભગવાને છોટકોળ ઝીણા પ્રકારની કરી દે. લોકો સમજાય નહીં ને, એ તો બધું છોકરા ઠોક કર્યા કરે. ચાર નિક્ષેપ, નિક્ષેપ સમજી ગયા તમે? અત્યારે તમારા દ્રવ્યથી તમે સાધુ ના કહેવાય, શું કહ્યું? અને ભાવ થી તમે સાધુ કહેવાય. પેલા મારા છે દ્રવ્ય થી સાધુ કહેવાય, ભાવ થી ના કહેવાય. તો ભાવ હશે તે ફળ મળશે, શું કહે છે? દ્રવ્ય તો આપ વાપરી જવાનું, શું તમને સમજ પડે? તું પેલું રૂપક માં ના હોય, ભાવ ભાવ રૂપક માં ના હોય. પેલું જાણે પેલો એક પૈસો લેવાય નહી, અને લેવું હોય ને નક્કી કરી ગયો રાતે, એની બહુ વળતી વળી કરતી હોય ને, પૈસા ને લીધે ગરીબ રહ્યા, આમ રહ્યા તેમ રહ્યા, તો પછી આ તો નક્કી કરે આ સવાર લઈ જ દેવા છે. પેલાને બોલાવે, હું પેલાને બોલાવે, પણ લેતો તો આ થોડું છે, ના ના ના ચતુર ચતુર ચતુર દેવાય નહીં એને, કારણ કે માલ ભરેલો છે. એવો કેવો ભરેલો છે, નક્કી કરી દે ના લેવાય. અને મનમાં ભાવ થયા કરે કે હું એકલો જ મૂર્ખ છું, આ એકલો રહી ગયો, હું એકલો રહી ગયો, તો અંદર ભાવ આવવા બોધે શું બોલો. હવે અંદર રામ જેવો છે, રાવણ બધે છે ને એ વસ્તુ તમારો ને એવું. આ બધું ચારિત્ર માં આવા ભાવ બધે, આમ આમ બ્રહ્મચારી હોય, સરસ બ્રહ્મચર્ય પાલતો હોય, ભાવ છે. એટલે ભાવ ક્યાં છે જોવાનું. તેથી આપણે એમ કહીએ છીએ ને, તમે એક અવતાર થઈ ગયા, સાધુ રહી ગયા, કારણ કે તમે ભાવ ભાવમાં આવી ગયા. અને પેલા ભાવમાં તો આવતા આવશે તારે, પણ એમને દ્રવ્ય તો છે જ, સાધુ છે, તો બધું આ ત્યાગ બ્યાગ બધું છે, પણ તે દ્રવ્ય નો શું છે? ભાવ ત્યાગી નથી. સમજ પડી તમને? આ ચાર નિક્ષેપ, આ નિક્ષેપ નો અર્થ શું? સમજાવું કે નિક્ષેપ નો અર્થ શું? નિક્ષેપ એટલે એના યથાર્થ વ્યાખ્યા, એનું કોઈ પણ વસ્તુની વ્યાખ્યા કરીએ ને તો યથાર્થ એના અર્થને જ પહોંચે. એક જ વસ્તુમાં બધી જાતના વિક્ષેપ છે, એમ ચારે પ્રકારના એક જ વસ્તુમાં. હા, તે કયા કયા ભાવથી કયા નિક્ષેપે કરીને આમ જગતના લોકો તો ઠોકા ઠોક કર્યા કરે, પણ ભગવાને તો નિક્ષેપ પાડીને એને કહ્યું. અને તમને સમજ પડે, તો સમજ પડે છે ને કે આ નામ નિક્ષેપ ખાલી લક્ષ્મીજી કહે કે પૈસા વારે નહીં, ને કે દીન દયાળ નામ હોય તેથી કે તો આગળ ગજમાં કાપી લેતો હોય, દીન દયાળ ગજમાં કાપે ના કરે ને. એટલે દ્રવ્ય નામ આપના દ્રવ્ય અને ભાવ ચાર નિક્ષેપો. નિક્ષેપ નિક્ષેપ એ પ્રતિપક શબ્દ છે, નિક્ષેપ ને વિક્ષેપ એ પ્રતિપક શબ્દ થાય ના? દ્રવ્ય નો આપે કયો નાશ છે? દ્રવ્ય નાશવંત છે, અને ભાવ ભાવ નાશવંત ખરો કે નહીં? ભાવ એટલે ડિસ્ચાર્જ, અને દ્રવ્ય એટલે ડિસ્ચાર્જ. દ્રવ્ય ગમે તું ભરી લાવ્યો છે, બટો સાધુ સરસ બિલકુલ અબ્રહ્મચર્ય થાય નહીં, ચોરી દૂધ થઈ બોલાય નહીં, વિચાર ના આવે, બધું વાગડી જવાનું, ખલાસ થઈ જવાનું. શું થાય? નવા નવા ભાવ તો ભરી જશે. એટલે દ્રવ્ય ગમે તો કામનું શું લાગે છે? અને તે કળિયુગમાં તો કામ લાગે જ નહીં, કારણ કે દ્રવ્ય જુદું હોય ને ભાવ જુદા હોય. કળિયુગમાં મનમાં વિચાર જુદો હોય, અને વાણીમાં બોલે જુદું, બોલે ના બોલે, અને વર્તનમાં તદ્દન જુદું હોય. પહેલાં તો દ્રવ્યના આધારે ભાવ આવતા હતા, હવે તો દ્રવ્યના ભાવે હાવ છૂટા જ પડી ગયા છે. દુષ્મકાળને લઈને. પછી બીજું શું પૂછ્યું તો આ નિક્ષેપ નો અર્થ સમજ્યા તમને? બહુ ઊંડી વાત છે આ તો. તમે આયા કરો એટલી વાત છે દીધી પોતે. નહી થતે આપડે આ 360 ડિગ્રી છે ને તે બધા નહી છે. શું છે? ખરી રીતે નહી બે જ છે. ખરી રીતે એક્ઝેક્ટ જોવા જાય નહી એક વ્યવહાર અને નિશ્ચય રિયલ અને રિલેટિવ બે જ નહી. પણ લોકોને વધુ પૂછપુછ કરે એટલે ભગવાને પછી સાત નહી પાડે. સાત અને સાત થી આગળ 700 થઈ ગયા. અને 700 ની આગળ જેટલા વચન છે ને એટલા બધા નહી જુદા જુદા છે. કે દરેક ની વાણી નહી જુદો જ છે. એટલા મૂળ વ્યવહાર નહી છે અને નિશ્ચય નહી બે ને સમજવા માટે આ બધું લખ્યું પ્રમાણ. પ્રમાણ અને નહી ની વચ્ચે શું ફેર? પ્રમાણ અને નય ની વચ્ચે શું ફેર? બહુ ફેર, બહુ ફેર. એમાં ફેર એ પ્રમાણ એટલે તો કહેશે ભાઈ કયા પ્રમાણ થી અહીંથી આમ ધુમાડો નીકળતો હોય ને, અહીંથી ધુમાડો નીકળતો દેખાય ત્યારે આ બધા કહેશે અગ્નિ છે તમારા આગળ. અગ્નિ દેખાતો નથી સમજ પડે ને. ત્યાં ધુમાડા ઉપરથી અનુમાન બાંધ્યું. અનુમાન પ્રમાણ કહેવાય. કેવું? અનુમાન પ્રમાણ. એવા પ્રમાણ હોય છે પાછું. કયા પ્રમાણ થી આ વાત કરે છે સમજ પડે ને. ધુમાડો એક ને અહીં બેઠેલા ધુમાડો એકલો દીધો ને, પણ બધા બધા સમજી જાય ને. સમજી જાય ત્યાંથી ધુમાડો છે. અગ્નિ વગર ન હોય એટલે પ્રત્યક્ષ પ્રમાણ એટલે આંખે જોઈને બોલતો હોય. અનુમાન પ્રમાણ એવા બધા પ્રમાણ સમજવાનું છે વાક્ય. પછી આ નહી તો વ્યવહાર નિશ્ચય નહી. એમાં પછી સંગ્રહ નહી, શબ્દ નહી, એવમ ભૂત નહી, તો સમય વિરૂઢ નહી, શબ્દ નહી, આ બધા નહી, હાથ નહી. તો આપણે કોઈ રીતે ઉતરી કે છે આખો રૂમ માથમાંથી ભરી ગયેલો છે એવું કે ઠીક છે આખો રૂમ માથમાંથી ભરાઈ ગયો. હવે કોઈક આવીને પૂછે કે તમે આવું મને એફિડેવિટ આવું કર્યું હતું બધો રૂમ માથમાંથી ભરાયો છે. અહીં તો કહે છે કે આટલી સ્ત્રીઓ હતી ને આટલા પુરુષ હતા ત્યાં કાંઈ એ મેં સંગ્રહ નહીં તે કર્યું હતું કે શું કહે છે. હા એ બધા આ બધા નહીં પ્રમાણ સમજવા જેવી બધા એટલે ચોપડી લઈને બેસીએ ને અમને બધા શબ્દો યાદ ના રહે ને. પછી અમને વિગત બધી યાદ રહે શબ્દો યાદ ના રહે એ ચોપડી બધા લઈને આવ્યા હોય ને તમે તમને સમજાવું. બહુ ઝીણી વાત ભગવાન એટલે એટલી ઝીણી વાત છે. આ વાત મનુષ્યને મજબૂત સાધુ આચાર્ય સમજે ઘણા સાધુ આચાર્ય સમજે તો બધું નય નિક્ષય બધું સમજે. ફક્ત આત્મા એકલો જ ના જાણે બીજું બધું જાણે. આત્મા મૂછો વાળો છે કે મૂછો વગર નથી એટલું ના જાણે. આત્માને ઓસરાવી દીધો હોય ને દાદા વસરાઈ દીધેલો સચોડો આત્મા. કૃપાળુદેવે કહ્યું કે આત્મા સચોડો વસાઈ દીધો. એ આત્મા મૂછો વાળો છે કે મૂછો વગર નથી એમને ખબર ના હોય. બીજું બધું આ શાસ્ત્ર બહુ સારી રીતે જાણે આચાર્યો બહુ મોટું સરસ શાસ્ત્ર. નહીં નિક્ષેપ એ પણ એમાં પડે એમાં શાસ્ત્ર ના સાધન માં જ રહ્યા લોકો. શું થયું? આ બધું સાધન છે. શું છે સાધન? સાધ્ય નહીં મળ્યું સપ્તક છે શાસ્ત્રોક્ત છે દર્શન સપ્તક છે શાસ્ત્રોક્ત છે દર્શન સપ્તક એટલે ભગવાન ની ભાષા જુદી, પંડિત ની ભાષા જુદી, આમ તો પાર જ નથી આવ્યો. પણ આ નય નિક્ષેપ એ ભગવાન ની વાત છે. શું છે નય નિક્ષેપ? પ્રમાણ એવું કે છે કે આ વિચંતર મારે વર્ણન કરવું હોય તો એટ અ ટાઈમ એમ ના કહી શકાય કે વિચંતી સારા છે ને ખરાબ છે, એવું ના કહી શકાય. શું કહે? એટલે એક ફરો એક જ વાક્ય બોલાય. વિરોધાભાસ ના બોલાય. જય સચિદાનંદ. તમે ઠીક છે કે? એટલે સ્યાદ અસ્તિ ને સ્યાદ શબ્દ ભંગી. આપણે કેવું પડે માર્ક તમારા હોય હો કઈ. શું કહે? આત્મામાં કશું નહીં. જંગલમાં જઈને પોખ મેળો એવું કે પછી મારી ભગવાન કહે છે ભાઈ આત્મા અમે જાણતા રહે ત્યાં પોખ મેળ ગઈ જંગલ બધી. આત્મા જાણવા માટે બધું છે. જો આત્મા ના જોડે પોખ મેળ ગઈ જંગલમાંથી મહી ઠંડક ના થાય ને આ બધું જાણવાથી. ના કહેવાય નહીં આપણાથી કેમ જ્ઞાની કહો છો? કારણ કે આધાર છે ને એ કે છે દ્રવ્ય જ્ઞાની છે. આ શું કે છે? દ્રવ્ય જ્ઞાની. શાંતિભાઈ પૂછે છે કે આત્માને જાણનાર ને આ સપ્તભંગી નય વિક્ષેપ એ બધું એની મેળે સમજાઈ જાય? પછી જરૂર નથી. જો તમે બધા નહીં જોડતા તો ત્યારે આત્મા આત્મા આવી ગયો ને કશી જરૂર. આ માથા પણ કરે તો કરોડ અવતારે વાર નથી. ઘી બનાવવાનું છે કે રીત જાણી જઈ અને એ રીતે બધું આ કરવું કરવું વલવું અને ઘી કાઢવું એ બાદ બીજી બધી પાંચ માં ક્યાં રહીએ કે એક ફરો એકદમ આમ ખેંચો એક ફરો આમ ખેંચો કસરત કરવા જાવ અને મેલે પૂરો અહીંથી વલોય નાખવાનું ડખોળી નાખવાનું. શું કહ્યું? ખાલી ડખોળે એટલે કે માખણ ઉપર આવે. તજ્ઞા આમ કાયદેસર આમ ખેંચો રાઈટ ટર્ન લેફ્ટ ટર્ન મેલે પૂરો અહીંથી એમને ડખોળી નાખી ને ત્યાં લેફ્ટ ટર્ન બે ટર્નમાં રહ્યું છું બધું. શું થયું? શબ્દ ને વગી રહ્યા છે. શબ્દ નહી કેવાય છે. દાદા વિચનભાઈ કે છે કે આ જે નય વિક્ષેપ એ બધા આત્માને જાણવાના સાધન રૂપ છે. સાધન રૂપ છે? બહુ સાધન નહીં. સાધન રૂપ એટલે એવું છે ને આવું ચોખ્ખટ કોણ સમજાવે? ચોખ્ખટ બરાબર છે પણ એ ન જાણતા હોય આત્માને ન જણાય એવું કેવું છું? ના એવું કશું નથી. લેવા દેવા નથી ને. હા લેવા દેવા નથી પણ જ્ઞાની પુરુષને જ જાણવું પડે ને. હા એ તો બરાબર છે. જાણવા માટેની વાત જુદી છે પણ આત્માને જાણવા માટે જ્ઞાની પુરુષે જાણેલું હોય એવું જેવું. તો એવું જાણે તો જ જ્ઞાની પુરુષ થઈ શકે ને. અને બીજા આત્મા જાણવા માટે કશું ને જ્ઞાની પુરુષ મળે એટલે આત્મા આત્મા જાણે એટલે બધું જ જાણી ગયું. ભગવાને એટલું જ કહ્યું છે. ભગવાને એટલું જ કહ્યું છે તું કોઈ પણ રસ્તે આત્માને જાણ કે છે. બરોબર છે દાદા. પણ આ લોકો હવે ક્રમિક માર્ગથી જે લોકો આવે છે સાધન રૂપે ના ગણી શકાય કદાચ. પણ ક્રમિક માર્ગ માં એને સાધન રૂપે ગણાય ને. એ સાધન રૂપે નથી, એ તો જાણવા રૂપે છે. જાણવર સાધન તો કશું ગણાતું જ નથી. સાધન તો મુખ્ય સાધન કયું? ત્યાં કૃપાળુ દેવજી બતાવ્યો છે ને, એટલા જ મુખ્ય સાધન. સૌ સાધન પછી રહ્યો ને કોઈ ઉપાય, સત સાધન સમજ્યો ને ત્યાં બંધન છે. જ્ઞાની ને સમજ પડે ને, એમની પાસે જઈને એમની શરણમાં બેસ કે છે. જો તેથી માથાપુર છોડાવડાવી બધી મેલને પૂરમમાં એમાં તો એને એના એ વિષયમાં તો સપ્તભંગી ઉપર તો વર્ણ વરદાળો સુધી ચલાવે ડાયલે. એટલે અમાર તારે મોક્ષ ક્યારે જશો? તમે કઈ ગામ આવ્યા છો? તે કોઈને પડી જ નથી ને, મોક્ષ ની ભાન જ નથી ને. હું જાણું છું, હું જાણું છું, જાણ પડું દેખાડવા માટે તોફાન તોફાન તોફાન. કૃપા તેથી જ કહ્યું ને, બહુ સાધન બોલો બોલો. સૌ સાધન બંધન, સૌ સાધન બંધન, સાધન સમજો ક્યા બંધન સુજાય. પ્રભુ પ્રભુ રજલાવી નહીં, પડ્યો ન સદ ગુરુ પીઠા નહીં જો કરીએ કોણ ઉપાય. અધમા ધમ અધિકો સકળ જગત માં હું. અને એક દોષ દેખાય નહી, દીઠા નહી નિર્દોષ તો તરીકે કોણ ઉભાય? કે સર્વાની વાત છોડી દો કે છે. અને કૃપાળુદેવ ના શાસ્ત્રો વાંચે છે, તેમને કૃપાળુદેવ શું કે છે? કે સત્સંગ રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે બાકી જીન નિર્દોષ. પ્રત્યક્ષ સદગુરુ યોગ થી સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પાય સાત ગણો થાય. કેદાય બમણો હતો પણ અત્યારે મગો થયો ને. હા બોલો. હવે આ સચન સી રીતે એકુય મેં જોયેલો નહીં, એકુય નો એકુય આટલા બધા મહાત્મા બધા છે ને. સચન સી રીતે જાય પણ સી રીતે જાય, અરે કલ્યાણ થાય નહીં અમારું, ઠંડક રહે. બાકી કૃપાજીના પુસ્તક વાંચે એટલે જ્ઞાની પુરુષની વાણી છે, ઠંડક રહે. જરા તે કેટલું સગડી પણ આવી હે એટલે વાર પછી ઉઠ્યો એટલે લુગડા હળગે ને મને હળગે, લુગડા હળગે ને મન હળગે. શું કહે? એ તો પોતાના દોષ દેખાશે, સ્વચંદ રોકાશે. સત્સંગ ગયેલા તમે જોયા? તમારું જેના પુસ્તક વાંચે તેમાંથી સ્વચંદ એવા જોયા કે જીવ સ્વચંદ તો પામે મોક્ષ ને. એ આ વાક્ય એ બોલે છે રોજે, પણ એ શું જાણે છે કે આ લોકોનો સ્વચંદ થશે ત્યારે આપણે ગયેલો જ છે કે છે? કારણ કે પોતે પોતે વકીલ, પોતે વકીલ, પોતે જજ અને આરોપી પોતે, કે એનો અનુભવ શું થયો, એમને શું શું કરતા થયું એમને ખબર હોય, તે બહારના માણસને ખબર પડે. તો કૃપાળુ જયારે પુસ્તક વાંચે તેને ના ખબર પડે, એની દ્રષ્ટિ તીર્થી થઈ ગયેલી હોય. કેવી થઈ ગયેલી હોય? તીર્થી આમ થઈ ગઈ હોય. તો હું કંઈક જાણું છું એનું દ્રષ્ટિ તીર્થી થઈ ગયેલી હોય. કશું ભમેડો જ કહો એમાં કશું જ પામ્યા નથી એમ કે ચાલે. તો એ મનમાં છે તો દ્રષ્ટિ તીર્થી લઈને ફર્યા કરે એટલે સમજે ને. અને શાસ્ત્રનું શાસ્ત્ર પુસ્તક આખું પુસ્તક મળે જાણ પોપટ બોલો રામ બોલે નહીં, પોપટ બોલી જાય એમ બોલી જાય. પણ સ્વચંદ આટલો ના ખાઈ શકે સ્વચંદ. અને સૌ સાધન બંધન થયા રહે ને કોઈ પાસે તેના તે બોલબોલ કર્યા કરે તેમ પછી એને એ સાધનોમાં જીકી રહ્યા છે. લોકોને કહે છે તમે અભિનિવેશ છોડતા નથી, તે અભિનિવેશમાં જ પડ્યા છે. દરે એ લોકો સ્વચ્છંદ નો પૂરે સમજે ના, અર્થ સમજતા નથી, અર્થે નહીં સમજતા, અર્થ નહીં સમજતા, ગયો ક્યારે કે આ દાદારી આજ્ઞા બધા પાસ ને એ સંપૂર્ણ સ્વચ્છંદ નિર ગયો ખરાશ થયો, કે ભલે પાંચ માંથી એક આજ્ઞા પાડતો હોય છે પણ સ્વચ્છંદ ગયો આજ્ઞા પાડે છે, શું થયું? તેથી તેનો મોક્ષ ને મોક્ષ એમને એમને આવે નઈ, તો પ્રભાવદેવ નું કહેલું એક એક શબ્દ આમાં આવી જવો જોઈએ, પોતાના દોષ દેખાવા જોઈએ, જેટલું પ્રભાવદેવ ચેત્યું છે ને એ બધું આમાં આવી જવું જોઈએ, એમના શાસ્ત્ર ની પૂર્ણાહુતિ છે, શું છે? જેટલું શાસ્ત્ર માં લખ્યું છે એક શબ્દ શબ્દ થઈ ગયું હોવું જોઈએ, એમને પ્રભાવદેવ લખ્યું છે. તમને લાગે છે બધું સ્વચંદિત છે બધું, એવું લાગે છે નહીં? અરે તાનમાં તાનમાં બસ સ્વચંદ તાન કેવો પાછો, આ તો ધ્યાન રુદ્ર ધ્યાન ચાલુ હોય તો મનમાં જાણે કે હવે મોક્ષ ની તૈયારી છે, લોકોને આર્થ ધ્યાન થાય છે રુદ્ર ધ્યાન થાય, તને આર્થ ધ્યાન રુદ્ર ધ્યાન વાત શું કરે મોક્ષ ની, ફરી મનુષ્ય પણ આવશે નહીં તેનો ઠેકાણ નથી, મનકો હેલો નથી, આ મનુષ્ય પણ આવવું એ હેલું મહાદુર્લભ છે એમ જાણો, શું કે છે એ જીવો બુજો બુજો એટલે જાણો, કે છે આત્મા જાણો, કે છે મનુષ્ય પણ મળવું મહાદુર્લભ છે એમ જાણો, ના મળે મનુષ્ય પણ એટલે આ લાડવા ખાવાની ખીલ છે, મનુષ્ય પણ તો થોડું કરતા અર્થ જ્ઞાન હોય અને ધર્મ ધ્યાન વધારે બે નિશ્ચય થયેલું હોય ત્યારે મનુષ્ય પણ મળે, ફરી આ આ બધા શેઠિયો ફરી મનુષ્ય પણ માટે છે, એ તો રાડા ખાવાની તૈયારીઓ છે, અહીં રોટલી ને ત્યાં રાડા, નહીં તો પછી આ લોકો કાગળ બનાવશે પેલા ઘાસ પરાળ, એટલે ચાલે ને ત્યાં તો કાયદેસર નું રાજ હતો, થોડું આર્થ ધ્યાન અને થોડું ધર્મ ધ્યાન બે નું મિક્સચર થાય ત્યારે મનુષ્ય પણ, આર્થ ધ્યાન વધારે હોય ધર્મ ધ્યાન ઓછું હોય તો જાનવર થઈ જાય, અને આજ તો રૌદ્ર ધ્યાન નો કારખાનો કારણ છે, એટલે નરક ગતિના પ્રાણ નરક ગતિ નું રૌદ્ર ધ્યાન નથી, આ રૌદ્ર ધ્યાન એની ઈચ્છાથી નહીં થતું, પરાણે કરવું પડે છે, શું કરવું પડે છે ઉદયકર્મ તો બધા જ હોય, ઈચ્છા થી હોય તો ઉદયકર્મ હોય, પણ એમાં પરાણે કરવું પડે, પરાણે જેમ પોલીસ વાળા ને દંડો મળતો હોય ને તેના દીક્ષિત કરવું પડે, એવી રીતે જે રૌદ્ર ધ્યાન પોતાને ઈચ્છાપૂર્વક કરવું નહીં એ તો કોક જ માણસ કરે, બાકી આ બધા ત્યાં આગળ છે તે કાપડ બજારમાં આમ ખેંચ ખેંચ કરે છે ને કાપડ, એ શું કસરત કરે છે? બે પૈસા બચાવવા, હે ઓછું આપવા માટે, હા એટલે આપણે પૂછે છે તો આમ કસરત શું કરતા હતા કે સાહેબ આમાંથી પછી આટલું વધે છે 40 મીટરમાંથી 80 મીટર જેટલું વધે, પણ આપણે કંઈક પણ એને ઓછું બી આપ્યું પેલા ને ત્યારે વધ્યું ને, કારણ કે એ તો બધા એવું કરે છે એટલે મારે કરવું પડે, નહીં તો હું શું કરું કે છે, પણ આ તો બધા કુએ પડતા તમે કુએ પડશે ત્યાં કે શું કરે છે કે છે, હા રૌદ્ર ધ્યાન થાય ત્યાં કે રૌદ્ર ધ્યાન પણ હું શું કરું કે છે, એટલે પરાણે કરવું પડે બિચારા, શું પેલા રાજી ખુશી થઈને કરતા હતા, અમે કેટલાક ને મનમાં ના ગમતું હોય એવું બને કે ના બને, ના ગમતું હોય ને ચીડિયા ખાતો હોય આખો દાડો ચીડિયા ખાતો એમ ના ગમતું હોય, એટલે પરાણે કરવું પડે, કે શું કહ્યું? પરાણે, અને ગમતા વાળા માણસો તો ચોથા આરામ ગયા બધા, અત્યારે ગમતા વાળા થોડા અને ના ગમતા વાળા વધારે, નહી તો આ તો ઊંધી ક્વોલિટી ના લોકો બીજી અધોગતિ જાય, પણ છૂટકો ના છૂટકે જવું પડે બિચારા, પરાણે કરવું પડે છે. આખો દાડો રહું દીધા નું કારખાનું કાઢ્યું હોય, કકડાટ કકડાટ કકડાટ. તમારા ગામમાં રહું દેતા કારખાના નહી મુલન મત નહી ને? તમારે બધે ઘેર ઘેર ઉત્પાદન, એટલે એમને ત્યાં ગોડાઉન હોય ભર્યા કરે. આપણું જ્ઞાન એવું છે કે આ તો ધ્યાન રહું તો ધ્યાન બંધ થઈ જાય. શું થઈ જાય? અને ભગવાન ભગવાન 24 તીર્થંકર શું કહ્યું? ધર્મ કે આ તો ધ્યાન રહું તો ધ્યાન કહ્યું, એનું નામ ધર્મ કે છે. નહીં ત્યાં સુધી ધર્મ જ નહીં કે છે. આપડે તો બે જતા રહે છે, પછી શું રહે છે? ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન, હા એ તો બધું, એ તો મોક્ષ મોક્ષ ના કારણ છે. આપડે તો કોઈ ગુસ્સો આવતો હશે તો એ પ્રતિકોણ કરતો હશે. શું છે એટલે? જોકે પોતાને તો આવતો નથી, પોતે જુદો ને આ ગુસ્સો જુદો છે. એ જ્ઞાન હોવા છતાંય પાછું પ્રતિક્રમણ કરે છે. કેવું પ્રતિક્રમણ છે? ના કરે તો ચાલે એવી વસ્તુ છે, પણ પ્રતિક્રમણ કરવા શું થાય કે સહેજે મળ ચોટે નહીં. હવે આટલી ધ્યાન રહું તે ધ્યાન ના થાય ને, તમારે થતું જ નહીં, બોલતા નથી ને. રમણીક ભાઈ કે છે કે બીજા દોષ જોશે ત્યારે થશે. શું થશે? બીજા દોષ જોશે ત્યારે થશે. હા દોષ જોયે તો પ્રતિબંધ કરવું. તો હા ખરેખર કરતા નથી ને એટલે ના થાય. દોષ જુએ છે ને, કોઈ દોષ દોષ જોતો હોય તો એનો પહેલાનો દ્રવ્ય દ્રવ્ય છે, ભાવ નથી. શું છે? દ્રવ્ય છે. ભાવ હોય ત્યારે, ભાવ હોય ત્યારે આ તો ધ્યાન લઉં તો ધ્યાન કહેવાય. સમજ પડે ને? દ્રવ્ય છે એટલે જેવું ભાઈ ભર્યો છે એવું બોલે. બીજાના દોષો જોશે એટલે એમ થાય. બીજાના દોષો, હા તો બીજાના દોષો જોવાનો માલ ભરેલા હોય તેવું જોવે હોય, પણ એ દોષમાં નથી આવતો. શું કહ્યું? એને પ્રતિક્રમણ કરવું જોઈએ કે આ આમ કેમ થાય છે, ના થવું જોઈએ. બસ એટલું, એટલે માલ જેવા ભર્યા હોય ને એવું બધું. એ તમને સમજ પડી? ભરેલો માલ આપણે ભરેલો ને એવું આપણી હાદી ભાષા બોલીએ, ભગવાન એને દ્રવ્ય કે. શું કહ્યું? દ્રવ્ય ભાવ કે. આપણે આપણે ભરેલો કહીએ ત્યારે તમને સમજણ પડે, હું હું સમજુ ને તમે સમજો. આપણી ગામઠી ભાષાની બધી વાતો ને, પણ તરત સમજણ પડી જાય, તરત સમજણ પડે કે આ ભરેલો માલ નીકળ્યો બહાર. હવે એને આ શાસ્ત્રી ભાષાનો દ્રવ્ય કહેતા હોય, દ્રવ્ય પરિણામ છે કે છે. શું કે છે? અને આ ભાવ પરિણામ છે. હા એવું બધું, આ બધું આવું બધું ઝીણું આમને શું આવડે, આ બધા શીખવાડા જતો પૂરતું બીજી વાત ભૂલી જાય. એના કરતા આપણી ભાષામાં તેથી શાસ્ત્ર વાંચવાનું ના કર્યું. મોક્ષ થાય ને શાસ્ત્ર વાંચવો ના પડે એવો માર્ગ આ, નહી તો શાસ્ત્ર વંચાય વંચાય ને તેર કાઢી નાખે. ફળાણું લાવજો, ફળાણું લાવજો. તો દ્રવ્યાનું યોગ લાવજો, ચણાનું યોગ લાવજો, કણાનું યોગ લાવજો. મને શાસ્ત્ર બધા આવડત લાગે, વંચાય વંચાય ને તેર કાઢી નાખે. અત્યારે મારો ધંધો ક્યારે કરવું છે દાદા? આપણી ચિત્રાને કહ્યું છે ને, શાસ્ત્રો વાંચવાનું ભણવાનું બરોબર. એ તો માર્ગ એવો એટલે પછી ભણવું જ પડે. એ તો માર્ગ એવો એટલે હવે જ્ઞાન લઈને જશે તો વાંધો નહીં આવે ને. અને શાસ્ત્રો જે ભણવાનું જે કે છે મા સતીજી, તે તો હમણાં એ ભાવ એ દ્રવ્ય છે. શું છે? એમને મારી વાત નીકળે ને તે દ્રવ્ય, અને અમને આરાધે તે દ્રવ્ય, એ ભાવ ના કહેવાય. જે માલ ભરેલો છે જ નીકળવાનો, કેવું એમ વાંધો નહીં. શાસ્ત્ર આરાધે માલ એવો ભરી લાયેલો ને, એમાં આપણે વાંધો નહીં. આપણે અહીંયા જ્ઞાન લઈ લે તો બહુ થઈ ગયું. એ ભાઈ છે સારો ચોક્કસ, કેવા દેહ કર્મી છે એનું, એમનું બ્રહ્મચર્ય કેવું તેજ તેજ વાળું છે. નહીં દર્શન કર્યા હતા તમે? પાંચ દિવસ હતા ને, પહેલી વખત દર્શન કર્યા. આપણે તો કવિરાજ ઉપર બહુ છે. ચેતક પ્રભાવજી કહ્યું, બોલો યમ નિયમ સંયમ, બોલો જે કવિરાજ પેલો આવડે છે કે યમ નિયમ યમ નિયમ યમ નિયમ સંયમ આપ કયો પુનિ ત્યાગ વિરાગ અથાગ લહો. કે છે શું કે છે? ત્યાગ ને વૈરાગ અથાગ લહો. યમ નિયમ સંયમ આપ કયો, આપ એટલે પોતાની સમજણે સધનથી કર્યો. શું કે છે? પોતાની સમજણે. યમ નિયમ સંયમ આપ કયો પુનિ ત્યાગ વિરાગ અથાગ લહો. વનવાસ લિયો મુખ મૌન રહ્યો, પદ્મ આસન પદ્મ લગાવ્યું, મોડે થી મૌન રહ્યો, આસન પદ્મ લગાવ્યું. આ પ્રાણ ને બંધ કર્યો, નિરોધ કયો, ઘટ જોગ પ્રયોગ સુતાર ભયો, જપ ભેદ જપે તપ ત્યાં હિ તપે. તપ એટલું બધું તપ્યો કે આ બેનો ભેદ થઈ જાય, આત્મા ને દેહ બે છૂટા પડી જાય, એટલું બધું તપ તપ્યો. જપ ભેદ જપે તપ ત્યાં હિ તપે. કેવું? એટલે તપ થી આત્મા ને દેહ જુદા કેમ પડી જાય? બધું તપે એટલે હવે 80 દાણા અપા કરી શું થઈ જાય? પણ મહાત્મા દેહ જુદા થઈ જાય ખરેખર, શું થાય પછી? રહે શું થાય? એ દરેક જાતના તપ વધારે પડતો કરે ને, તેથી લખે છે ને જબ ભેદ જપે તપ ત્યાં હિ તપે. જબ ભેદ એટલે આ ભેદ છે દેહ આત્મા ને, તે બે છૂટું પડી જાય તો સુધી તપ તપે. પુરસે ઉદાસી લહી સબે સબ શાસ્ત્ર કે નય ધારી હિયે. બધા શાસ્ત્રો ના નય ને જાણે છે કે છે, પણ તે નય શાના માટે? મત મંડન ખંડન ભેદ લીએ. પોતાના મત નું મંડન કરાવે છે ને બીજા નું ખંડન કરાવે, એટલા માટે નહીં જાણે છે કે છે. શું કે છે? વહ સાધન બાર અનંત કિયો, તદપી કચુ હાથ હજુ ન પર્યો. આત્મા કશું એક સંકોરું નથી આત્મા. કેવું કે બળ લખે છે? અનંત વાળાઓ છે, તદપી હાથ હજુ કશું ન પર્યો. અબ ક્યાં ના વિચાર હેત હે મન સે કચુર ઓર રહા ઉન સાધન સે. આ સાધન થી કશું બહાર રહી ગયું છે વિચાર તો કેમ નથી? બિન સદગુરુ કોઈ ન ભેદ લહે, મુખ આગળ હે કહ વાત કહે. આનો આ જગત નો શું ભેદ છે? આ જગત ના ભેદ નો ભેદ શું છે? જ્ઞાની સિવાય કોઈ સમજે નહી, અને દાડો વર્ષે માટે આ બધી વાત બધી છોડી દે. કે ગાડ આવું જ ગાડ પણ અનંત અવતારથી કર્યું, અનંત અવતાર સાધુ પણ કર્યા, ત્યાગી કર્યો. આમ અનંત અવતાર ભટક ભટક ભટક ભટક ભટક. છોકરા નથી આવે એવા સ્થળ માં જરા ઢીલ કરે, પુરુષાર્થ ના કરે. પુરુષ થયા પછી પુરુષાર્થ ના કરે તો પોતાની જ ભૂલ છે ને. અત્યારે પુરુષાર્થ આજ્ઞા બિલકુલ આજ્ઞામાં રહેવું એ જ પુરુષાર્થ છે. શું છે? આજ્ઞામાં રહેવું એ જ પુરુષાર્થ. મહારાજે કહ્યું એક બટાકા ના ખાશે તો એ છે તે યાદ રહ્યા કરે શાખો દાડો. નહીં રહેતું કે બટાકા નહીં ખાવાને? તો અમારી આજ્ઞામાં યાદ રહે ને, નિરંતર આખા આજ્ઞામાં રહે ને, કામ નીકળી જાય. આ તો કશું ખાવાનું ના નથી પાડ્યું, નહીં તો ખાવાનું ના પાડ્યું હોત ને તો મનમાં કંટાળો આવત કે ભાઈ આવી આજ્ઞા કઈ આપી કે છે. લોકોને મોક્ષની કઈ પડેલી નથી, એટલી ખાવાની પડી હશે. કેવી છે? એટલે મેં હું જાણું ખાવાના બધા રશિયા છે, લાલચુ છે, માટે આપણે ખાવાની આજ્ઞા જ નથી આપતી કઈ આજે નિરાંતે કઈ. શું કહ્યું? હા કશું જોયે તો ખરું ભર્યું. હવે કશું તમારે કરવાનું નહીં, ખાલી તમારે આ ખાલી પદ ગાયા કરશો ને, મારી પાસે આઈને બેહી રહેશે. બહુ થઈ ગયું. થોડું થોડું તાપ આપો ને વાંધો નહીં. હે કે છે કે થોડું થોડું તાપ આપો વાંધો નહીં. ના, તપની જરૂર નથી. તપ તો હરિભાઈ ઉદય માં આવે તો કરવું, એટલે તપની જરૂર નથી. તપ તો કયું કરવાનું છે કે જયારે ધંધો 15 વર્ષથી સરસ ચાલતો હોય તો, અને એક વાર હપુજું બેસી જાય પાટ્યું તો, તે વખત તપ કરવાનું. કેવું ક્યારે કરવાનું? 15 વર્ષથી ધંધો વાળો ચાલતો હોય એક વાર તપ થઈ જાય. હા, એક વાર પાટી બેસી જોઈએ તો કુદરત ના હાથની કેમ, તે વખતે તપ કરવાનું છે. બીજું, આપણે અહીંથી જાત્રા ગયા અને કઈ જગ્યાએ નાસ્તો ના મળ્યો, ચા ના મળી, બાર એક બે વાગી ગયા, તે કઈ તપ કરવાનું છે. બિલકુલ જાણે જમ્યા જેવું મળ્યું દેખાય, કે જમીન ભરતા હોય ને એવું થાય છે. એટલે મારું કહેવાનું, આ તપ ત્યારે કરવાનું છે જયારે જરૂર પડે ત્યારે તપ કરવાનું છે. જો આપણે અહીં તો બધા લોકો બે દાડા તપાસ કરે, અને જો આવું તો આગળ જરાક જમવાનું મળ્યું થયું હોય તો કચકચ કચકચ કર્યા કરે. તમારે તો બે દાડા તપાસ શું કામ મરસ કરે? તો બાપાએ વાંધો તો આ ફરજિયાત છે તો કે ને, તે તારા બાપાએ બાંધો નતો બે દાડા કર્યા કરું. તમે સમજ પડે ને, એટલે કર્મ બાંધે છે ઉડતા. એટલે તપ એટલે તપવું, જયારે તપવાનો વખત આવે ત્યારે તપ. શું થયું? તપવાનો વખત આવે છે. ભગવાન છે તે એમને તપ મળતું નતું. આર્ય દેશમાં હતા, તપ નતું મળતું. એ ટાઈમસર લોકો જમવાનું તૈયાર કરીને ઉભા રહ્યા હોય, રાહ જોઈને બેઠા હોય. પણ ભગવાન તો જેને રાહ જોઈને બેઠા હોય જાય નહીં, એટલે આ બાયડો વાસીને રાહ જોઈએ. બાયડાની તિરાડ મારીને ભગવાનને આવતા જોઈએ. હા, આવી રીતે ભગવાન સમજાય કે મારો કર્મનો નિકાલ નહીં થાય, એટલે અનાડી દેશમાં ગયા. પછી રસ્તામાં પેલો અનાડી પેલો હાફ મળ્યો, એને હું બધું ભૂલી લીધું. ભગવાનને તો પછી ત્યાં અનાડી દેશમાં તો ગાળો ભળ્યો, લોકો માર્યા, ઠેકાણા માર્યા, બધું જ કર્યું. તો પણ એમને બધું ક્ષમતા રાખીને ખમાવી દીધું. કેવું તપ કર્યું છે એમને ભગવાન? ભગવાને આવું તપ કર્યું હતું. કેવું? કેવું જ્ઞાન થતા પહેલા. તો આપણે એવું કહીએ છીએ ભાઈ, જયારે તપ આવે ત્યારે કરજો. શું કહ્યું? કઈક વેપારમાં ખોટ ગઈ કે ગજવું, કે ભાઈ 10,000 ગયા અને ગજવું, કે ભાઈ તો તપ કરી નાખવાનું. શું કહ્યું? ના આવડે એવું તપ કરતા? અને તપ ના કરે તો કઈ, તપ ના કરે તો કઈ પાછા આવવાના? પાછા ના કેમ? માથાફોડ કરીએ તો પોલીસમાં કેસ નોંધાવી દઈએ તો આવી જાય ને પાછા? ના. દાદા, આપ કહો છો કે પ્રાપ્ત તપ જે હોય એ તપવું, જે પ્રાપ્ત હોય તે. પણ ભગવાન તો પ્રાપ્ત નહોતું, તેને પ્રાપ્ત કરવા માટે ગયા જાણી જોઈને, એ કેમ? એ ભગવાન તો એવું છે ને કે ભગવાન આપણા આજના જીવ આપણા આપણા મહાત્માઓ છે ને, એમના જેવા પુણસાય નતા. ભગવાનની પુણ્ય ઓછી, તે તપ કરવા માટે એમને હાથ મેળી ચાલીને જવું પડ્યું. અને આપણે ઘેર તો ઘેર બેઠા જ અન્નાળી ક્ષેત્ર છે, એટલે આપણે પુણસારી એટલા બધા કે ઘેર જ અન્નાળી આવ્યા. ચલો કે આમ પેલો કે ચલો આમ ઘેર બેઠા આપણે શું કહીએ? પેલા શું જ કેતા? તપ કર્યા કરું. શું કહ્યું? એવું તપ કરવાનું, જ્ઞાન દર્શન ચારિત્ર તપ ચોથો પાયો છે. તો પણ તપ આપણામાં છે જ, પણ આપણું અંતર તપ છે. કેવું છે? બાહ્ય દેખાડવાનું તપ નથી. બાહ્ય દેખાડવાના તપથી તો પુણ્ય બંધાય, અને અંતર તપથી મોક્ષ થાય. તેથી કવિ લખ્યું ને, અદીઠ તપ લખ્યું છે ને, અદીઠ તપ. દાદાનું તપ કેવું હોય છે? અદીઠ, દેખાય નહીં કોઈ. ઘેર બેઠો છો તે અનાડી મળ્યું છે કે નહીં મળ્યું? પેલો શું કેતો હે? પેલો શું કેતો? અરે ભાઈ, હું તો ઉત્તર ની દક્ષિણ વાત કરતો, એ કે છે હું એ જ ઉત્તર ની, પણ એ દક્ષિણ ને ઉત્તર કેતો હોય. મેળ જ પડે નહીં, કોઈ કોઈ ને મેળ પડતો નથી. 63 મતભેદ હું આજે પેલા તો માન બાપ બે ગુલાબ ના છોડ હોય ને, તો બધા છોકરા ગુલાબ ના છોડવા. શું કહ્યું? હા, તો માથ તે ચંપો હોય, બાપ ગુલાબ હોય, અને બીજા છોકરા હોય તે કઈ ચમેરી બમેરી. એટલે આ જુદી જાતના હોય, એનું જુદી જાતનો રંગ હોય, જો લડાઈ કરે ને તો પાર જ ના આવે.